श्री पद्म पुराण उत्तरखंड अध्याय 97 सनातन मोक्ष मार्ग ने मंत्र दीक्षा नु वर्णन। राजा दिलीपे पूछू, हे भगवान, तमे वर्णाश्रम धर्म तथा नित्य नैमितिक कर्मों सहित संपूर्ण धर्मों नु वर्णन करियो, हवे हूँ सनातन मोक्ष मार्ग नु वर्णन सांभळवा चाहू छू, तमे ते संभळावानी कृपा करो। बधा मंत्रों में एवो क्यो मंत्र छे जे संसार रूपी रोगनु एकमात्र औषध होय? बधा देवताओं में मोक्ष आपनारा श्रेष्ठ देवता क्या छे? आ बधु कहो। वशिष्ठ जी बोलिया, हे राजन, प्राचीन कालनी वात छे, यज्ञ ने दान में लाग्या रहनारा बधा महर्षिओए ब्रह्माजीना पुत्र मुनिश्रेष्ठ नारद जी ने प्रश्न कर्यो, भगवन, अमे क्या मंत्र थी परम पद ने प्राप्त थईशु? हे महाभाग, ये अमने जणावो, अमारा उपर कृपा कर। नारद जीए कह्यु, हे महर्षियो, पूर्व काल में सनकादि योगीओ एकांत में बैठेला ब्रह्माजी ने परम दुर्लभ मोक्ष मार्ग विषे प्रश्न कर्यो, त्यारे ब्रह्माजीए कह्यु, बधा योगीओ परम उत्तम मोक्ष मार्ग नु वर्णन सांभळे बहु सौभाग्यनी वात छे के आजे हूँ आ अद्भुत रहस्य नु वर्णन करीश। समस्त देवता ने तपस्वी ऋषि पण आ रहस्य ने जाणता नथी। सृष्टिना आदिमा अविनाशी भगवान नारायण मारा पर प्रसन्न थया। ते समय मैं ते पुराण पुरुषोत्तम ने पूछू, भगवन, क्या मंत्र थी मनुष्य ने आ संसार थी उद्धार थसे? आ यथार्थ रूप कहो, आनाथी बधा लोकोनु हित थसे। क्यों एवो मंत्र छे जे पुरुष चरण विनाज एक वार उच्चारण करवा मात्र थी मनुष्य ने परम पद प्रदान करे छे? श्री भगवान बोलिया, हे महाभाग, तमे सर्वना हितेशी छो, तमे आ बहु उत्तम बात पूछी छे, तेथी हूँ तमने ते रहस्य कहू छू, जेना द्वारा मनुष्य मने प्राप्त थई सके छे। लक्ष्मी अने नारायण आ बे मंत्र रत्न शरणागतोनी रक्षा करे छे। बधा मंत्रोनी अपेक्षा ए शुभकारक छे, एकवार स्मरण करवा मात्रथी ए परम पद प्रदान करे छे। लक्ष्मी नारायण मंत्र सर्व फळोने आपनारो छे, जे मारो भक्त नथी ते आ मंत्र प्राप्त करवानो अधिकारी नथी, तेने यत्नपूर्वक दूर राखवो जोईए। ब्राह्मण क्षत्रिय वैश्य स्त्री शूद्र तथा बीजी जातिना मनुष्य पण जो मारा भक्त होय तो ते बधा आ मंत्रना अधिकारी छे। जे शरणमां आव्या होय मारा सिवाय बीजानुं सेवन न करता होय तथा अन्य कोई साधननो आश्रय न लेता होय एवा लोकोने आ उत्तम मंत्रनो उपदेश आपवो जोईए। आ बधाने शरण आपनारो मंत्र छे, एक वार उच्चारण करवाथी पण आ दुख आ दुखी जनों ने शीघ्र फल आपनारो छे। एक वार पण उच्चारण करवाथी एक वार उच्चारण करवाथी पण आ दुखी जनों ने शीघ्र फल आपनारो छे। आर्त जिज्ञासु अर्थाथी अथवा ज्ञानी जे कोई पण एक वार मारा शरण में आवी जाय छे तेने उक्त मंत्र नु पूरु फल मळे छे। जे भक्तिहीन अभिमानी नास्तिक कृतज्ञ रहित અને શ્રદ્ધા રહિત હોય, સાંભળવાની ઈચ્છા ન રાખતો હોય તેવા મનુષ્યના મંત્રનો ઉપદેશ આપવો નહીં। જે કામ ક્રોધથી મુક્ત અને દંભ લોભથી રહિત હોય તથા અનન્ય ભક્તિયોગ દ્વારા મારી સેવા કરતા હોય તેને વિધિપૂર્વક આ ઉત્તમ મંત્ર રત્નનો ઉપદેશ કરવો જોઈએ। મારી આરાધના કરવી, મને બધા કર્મો સમર્પિત કરવા, અનન્ય ભાવથી મારા શરણમાં આવવું, મને બધા કર્મોનું ફળ અત્યંત વિશ્વાસપૂર્વક સમર્પિત કરી દેવું, મારા સિવાય અન્ય કોઈ સાધન પર ભરોસો ન રાખો તથા પોતાના માટે કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો, આ બધા શરણાગત ભક્તના નિયમ છે। આવા ગુણોથી યુક્ત પુરુષને આ ઉત્તમ મંત્રનો ઉપદેશ આપવો જોઈએ। ઉક્ત મંત્રનો હું સર્વવ્યાપી સનાતન નારાયણ જ ઋષિ છું, લક્ષ્મીની સાથે હું જાનો દેવતા પણ છું, અર્થાત વાત્સલ્ય રસના સમુદ્ર સંપૂર્ણ લોકના ઈશ્વર શ્રીમાન સુશીલ સુભગ સર્વજ્ઞ સર્વશક્તિમાં નિરંતર પૂર્ણ કામ સર્વવ્યાપક સર્વનો બંધુ અને કૃપામયી સુધાનો સાગર લક્ષ્મી સહિત હું નારાયણ જાનો દેવતા છું। તેથી મારી અનુગામીની લક્ષ્મી દેવીની સાથે મુજ વિશ્વરૂપી ભગવાનનું ધ્યાન કરવું જોઈએ। પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને પવિત્ર થઈને ઉક્ત મંત્રરત્ન દ્વારા ગંધ પુષ્પ વગેરે અર્પણ કરીને શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરવાવાળા દિવ્ય રૂપધારી મુજ વિષ્ણુનું મારા વામાંકમાં બિરાજમાન લક્ષ્મી સહિત પૂજન કરવું। હે પ્રજાપતે, આ પ્રમાણે એકવાર પૂજા કરવાથી પણ હું સંતુષ્ટ થઈ જાઉં છું। બ્રહ્માજીએ કહ્યું, હે નાથ, તમે આ ઉત્તમ રહસ્યનું સારી રીતે વર્ણન કર્યું તથા મંત્ર રત્નના પ્રભાવને પણ કહ્યું, જે મનુષ્યને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનારું છે. તમે સર્વના પિતા, માતા, ગુરુ, સ્વામી, સખા, ભ્રાતા, ગતિ, શરણ અને સુહૃદ છો. હે દેવેશ્વર, હું તો તમારો દાસ, શિષ્ય તથા સુહૃદ છું. તેથી હે દયા સિંધો, મને પોતાનાથી અભિન્ન બનાવી લો. હે સર્વજ્ઞ, હવે તમે અત્યારે સર્વ લોકોના હિતની ઈચ્છાથી ઉત્તમ વિધિ સાથે મંત્ર રત્નની દીક્ષા તત્વતઃ વર્ણન કરો. શ્રી ભગવાન બોલ્યા, હે વત્સ, સાંભળો, મંત્ર દીક્ષાની શ્રેષ્ઠ વિધિ કહું છું. મારા આશ્રયની સિદ્ધિ માટે પ્રથમ આચાર્યના શરણે જવું. આચાર્ય એવા હોવા જોઈએ જે વૈદિક જ્ઞાનથી સંપન્ન, મારા ભક્ત દ્વેષ રહિત, મંત્ર જ્ઞાતા, મંત્રના ભક્ત, મંત્રનું શરણ લેવાવાળા, પવિત્ર બ્રહ્મ વિદ્યાના વિશેષજ્ઞ, મારી ભક્તિ સિવાય બીજા કોઈ સાધનનો આશ્રય ન લેનારા, બીજા કોઈના નિયંત્રણમાં ન રહેવાવાળા, બ્રાહ્મણ, વિતરાગ, ક્રોધ લોભથી રહિત, સદાચારનો બોધ કરાવનારા, મુમુક્ષુ તથા પરમાર્થ વેતા હોય, આવા ગુણોથી યુક્ત પુરુષને જ આચાર્ય કહેવામાં આવે છે. જે આચારની શિક્ષા આપે તેનું જ નામ આચાર્ય છે. જે આચાર્યને અધીન હોય, તેમના અનુશાસનમાં રહે અને આજ્ઞા પાલનમાં મક્કમ હોય, તેને જ સાધુ પુરુષોએ શિષ્ય કહ્યો છે. આવા લક્ષણોથી યુક્ત સર્વગુણ સંપન્ન શિષ્યને વિધિપૂર્વક ઉત્તમ મંત્ર રત્નનો ઉપદેશ આપવો. દ્વાદશીએ શ્રવણ નક્ષત્રમાં અથવા વૈષ્ણવના બતાવેલા કોઈ પણ સમયમાં ઉત્તમ આચાર્યની પ્રાપ્તિ થાય ત્યારે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. વશિષ્ઠજી કહે છે, આ પ્રમાણે મંત્ર રત્નનો ઉપદેશ પ્રાપ્ત કરીને ત્રણેય લોકની સામે બ્રહ્માજીએ મને અને નારદજીને પણ ઉક્ત મંત્રનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી નિમિષારણવાસી શોનકાદી મહર્ષિઓને નારદજી આ મંત્રનો ઉપદેશ આપ્યો, જે શરણાગતોની રક્ષા કરે છે. હે રાજન, મહર્ષિ પણ આ ગુહ્યતમ મંત્રને જાણતા નથી. લક્ષ્મી અને નારાયણ આ બંને મંત્ર પરમ રહસ્યમય છે. આ બંનેથી શ્રેષ્ઠ બીજો કોઈ મંત્ર નથી. આ બંનેથી શ્રેષ્ઠ ધર્મ સંપૂર્ણ લોકોમાં કોઈ પણ નથી. બ્રહ્માજીએ પૂર્વકાળમાં ત્રણ વાર સત્યની પ્રતિજ્ઞા કરીને કહ્યું હતું, મનુષ્યોની મુક્તિ પ્રદાન કરવા માટે ભગવાન નારાયણથી ચડિયાતા કોઈ દેવતા નથી. તેમની સેવા જ સંપૂર્ણ શુભાશુભ કર્મોનો મૂલોચ્છેદ કરનારો મોક્ષ છે. મૂલોચ્છેદ એટલે કે મૂળ ઉચ્છેદ કરનારો મોક્ષ છે. અધ્યાય 97 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.